પ્રીતે રે પીતાંબર ધોતી હો પરણી ઓઢારો રે અતિ જીણી પોતી કેસર ચંદન નુરે ભાલે તિલક કરું વંદન કરી વિષ્ણુ રે ચરણે શેષ ધરો હાર ગુલાબી રે ગજરા બાંધીને રખો નારાયણ રે દ્રષ્ટિ સાંધીને શીતળ સુગંધી રે કળસ ભરા જળના ઓલે ચ બંધા છે રે ઉપર મખમલના કંચન બાંધો છે રે બિરાજ બહુ નામી ભગવાનો પીરસી રે થાળ લાવો સ્વામી મોતૈયા લાડુ રે સેવૈયા સારા છે કમ કાજ કરા છે રે લાખણ સારી પ્યારા ગરને સેવદે કે લાડુ છે જાને ફૂર મારે ચૂરમા ગોળના છે દીઘે બરે કે બરફી બહુ સારી ભેંડાને પતા સારે સાટા સુખકારી મહારાજને આ બધી વસ્તુઓ મારા જમતા હોય એવા આંખો બંધ કરીને આપણે દર્શને કરતું જવાનું અને સાથો સાથે થાળ પણ આપણે બોલતું જવાનું એ જલે બીઘે પર રે તે બરફી બહુ સારી ભેંડાને પતા સારે સાટા સુખકારી ભેંડાને પતા સારે કે સાકર સુખકારી મરકીને મે સુબરે જમો જગવંદનજી છે રે કે ભક્તિ નંદનજી ગણ ગણને ગાંઠિયા રે ગોંદ વડાવાલા રે હે જગો સાગરિયા પાક જમજો રે ધર્મ તણા લાલાયચી દાણા રે પિતાણા છે સાતરિયા સુંદર પાક સુંદર રે જમજો ઠાકરિયા પાક કાઢો રે સર પાયા સારા દેવો ઘી સાકર રે તમે છો જમનારા કેસરિયા બીરંજ રે ગયોને મોળો છે સાકરનો શિરો રે હરીશો ધોળો છે પછી તન સર મારે ઘી બહુ સરબસ છે ખંડ ઘી રોટલી રે જમો બહુ સરસ છે બદામ ચરોળી રે દ્રાક્ષ નાખીને દૂધ પાક કર્યો છે રે જુઓ હરી ચાખીને પૂરીને કચોરી રે પૂરણ પોળી છે ટલિયો ઝીણી રે ઘીમાળી છે પાપડને પુડલા રે હે મીઠા માલુડા માખણને મિસરી રે માવો દહી વડા નીચે બાકી રે બાજરાની પોળી રાજી વાર ઘી મારે હરી મેજ બતોડી અલ ગોળ સાપડી સુંદર રે, બીજી ગોળ પાપડી કાઠિયાને કળી રે, ત્રીજી ફોલાવાડી ભજીયાને વડા રે, સુંદર દહીં ફરિયા વઘાયરા જણા રે, માહી મીઠો મરિયાને મઠિયા રે, ફાફડા ફરસા છે હળવિયા દાના રે, ભજિયા સરસા છે ચન કટોરે રે, એ પાણી પીજો જી રે, જે કઈ જોઈએ રે તે માગી લેજો જી, જે જે કઈ જોઈએ રે તે માગી લેજો જી, ઓળલી રસ સાકર રે જમજો અલબેલા, રોટલી રે ખાંડ રખેલા, મોરબા કરા છે રે કેરી દ્રાક્ષ તણા, અંદર વર જમજો રે રાખસો માણા, કટોરા પૂરા રે સુંદર શાકોના, પેલા સગણાવે જવાના, સોરાણ તડો છે રે સુંદર ભીજાજે, ભીને તારું રે કયા છે તમકાજે, મેં પ્રીત કરીને રે પરવળ તળિયા છે, તાકને વાળ રે ભેળા ભળિયા છે, સંકોળા કોળા રે કેળા કારેલા, કલકાને તુરિયા રે રૂડા બધાયેલા, જોડી વાલોડો રે પ્રીત કરી પડ્યો, ધિયાને જોડા રે દુવારની ફળિયો, ભીલવા વઘાયરા રે થયા છે બહુ સારા, ધીંડાની ફળિયો રે તળિયો હરી માયા, પોતાન લડિયો રે મેથી ની ભાજી, મુળાને બરિયો રે સુવાની ની કાજી, જાણે છીને દોડી રે ભાજી સારી છે, ભાજીને વાળી રે સુનર વઘાડી છે, અહીંયાના રાયતા રે અતિ અનુપમ છે, ઠૂને રાઈ રે માહી બેસા છે, કેટલા ગણાવું રે પર તો નહીં આવે, તારું જમજો રે ચમને ભારે, તારું ને મોડો રે હરિવાર કહેજો જી, ધૂમરી ચટણી રે માગી લેજો જી, અથાણા જમજો રે સુંદર સ્વાદો છે, લીંબોને મરચારે આમળા આદુ છે, રાયતી તે કેરી રે કેરી બોળ કરી, મારે કને દ્રાક્ષમારે નાખ્યા લવિંગ મરી, કેરાને કરમ તારે તળી છે કાચરીઓ, લીલા બહુ સારા રે મરિયો, તળને ભત જમજો રે તમને ભાવે છે, ચતુરાયે જમતા રે પ્રીત ઉપજાશે, પંખાળીના ભત મારે સુંદર સુગંધ ઘણો, લાઈચી મિરસોરે આંબાનો મોરતણો મે કઠણ કરી છે રે બાળ હરિપુરની પાતળી તિરસી રે કેદાળ મસૂરની મગને આળતની રે કરી છે તોઈને ઓળાને અણાની રે ધીમા કરમોને તહીને ભાત જમજો રે સાકર નાખી છે ધને ભાત સારું રે તે સાકર રાખી છે ઉધની તર સાકર રે ભાત જમો પહેલા સાકર નાખી રે દૂધ પીઓ છે લાગે જે કાંઈ જોઈએ રે તે કે જોજી અમને કસર રહ્યો તો રે એ મારા સમત મને જીવન જમીને રે ચડો કરો નાથ ચંદન ગારે સુરે જય લક્ષ્મી જય ભળ રે જવંતરી સારી આઠોને ચૂનો રે સારી સોપારી નાગર વેલી ના રે પાન લાવી પાકાને લોચા છે રે અનુપમ છે આખા માહી ચોરણ મેલી રે પીડી વાળી છે લેલા વિંગણી રે ખીલી તાળી છે મુખમાં હું મેલું રે ભીડી પ્રેત કરી આટી ઉતારું રે પ્રભુજી ભાવ ભરી ફૂલ સેજ બિછાવું રે પોઢો પ્રાણપતિ પાવલિયા ચતુ રે હૈણે હરખ હતી ગાયો પ્રીતે રે ધર્મ કુલ મુગટ મણી તાળ ગાયો પ્રીતે રે ધર્મ કુલ મુગટ મણી આપો પ્રેમાનંદ ને રે પ્રસાદી થાળ તણે આપો પ્રેમાનંદ ને રે પ્રસાદી થાળ તણે આપો પ્રેમાનંદ ને રે પ્રસાદી થાળ તણે સ્વામી મહારાજની જય. મહારાજને આપણે ખૂબ પ્રેમથી અહીંયા ભક્તોએ ભક્તિભાવપૂર્વક અન્નકૂટ ધરાવ્યો છે. પ્રેમાન સ્વામીએ પણ આ ખૂબ સરસ થાળ મહારાજને આગળ ગાયો છે. મહારાજની મૂર્તિ છે ને એમાં બધાએ રસ આવી ગયા. પૂજ્ય દેવપ્રસાદ સ્વામી ઘણી વાર કહે છે કે ભગવાનની મૂર્તિમાં કેવો રસ આવતો હશે. જયભાઈ ખબર છે પાટલડી જોઉં છું તમારી રે, પાટલડી જોઉં છું તમારી રે, લવિંગ સુપારી ને પાન વરિયાળી, લવિંગ સુપારી ને પાન વરિયાળી, લવિંગ સુપારી ને પાન વરિયાળી, લવિંગ સુપારી ને પાન વરિયાળી, મારા વાહલા રે મારા વાહલા રે, મુખવાસીઓને મુરારી, હું તો વાટલડી જોઉં છું તમારી, હું તો વાટલડી જોઉં છું તમારી, મારા વાહલા રે જમવા પધારો વીરધારી, હું તો વાટલડી જોઉં છું તમારી, હું તો વાટલડી જોઉં છું તમારી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ પડવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી હે ચરણ સરોજ જોડી પ્રભુ વાંધો કર જોડી ચરણે શેષ ધરાથી ચરણે શેષ ધરાથી દુઃખ નાખોડી પ્રભુ જય સદગુરુ સ્વામી હે નારાયણ કુળ તનુ ધારી પ્રભુ તેજ કુળ તનુ ધારી પામર પતિ સૌ ધારા પામર પતિ સૌ ધારા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નાઓ તમલે કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી અડસઠે અથ ચરણે અડસઠે અથ ચરણે કોટિ ગયા કાશી પ્રભુ જય સદા ગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મ ને છોડે કાળ કર્મ ને છોડે કુટુંબ સહિત કરશે પ્રભુ જય સદા ગુરુ સ્વામી હે આયા શર કરુણા કરુણા બહુ કી મહારાજને આપણે ખૂબ જ ભક્તિભાવપૂર્વક અહીંયા અન્નકૂટ ધરાવેલો છે. મહારાજની આરતીના પણ દર્શન કર્યા, થાળના પદનું આપણે ગાન કર્યું. હવે એક બે કીર્તનનું ગાન કરીને જેમને જે જગ્યાએ અનુકૂળ આવે એ રીતે દંડવટ કરીને પૂરું સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આપણે અનુકૂળ કરીને દર્શન કરીને આગળની સૂચના પૂજ્ય આનંદ પ્રિય સ્વામી આપશે. અરે બે મિનિટ આંખો બંધ કરીને માનસી પૂજા કરી લેશું, પછી આપણે એકાદું કીર્તન આપણે બોલીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજ ન્યૂજર્સી નિવાસી ભક્તજનોના ભાવને આરોગી રહ્યા છે. પૂજ્ય સંતોએ સરસ થાળ દ્વારા મહારાજને એક એક વાનગીઓ જમાડી મહારાજ જમી રહ્યા છે. આપણે બધાય ભક્તો એ ભાવથી દર્શન કરીએ. ત્યારબાદ સ્વામી હજી એક કીર્તન આપને સંભળાવવાના છે. એ પહેલાં અત્યારે રાજકોટ ગુરુકુલથી આપણું સ્નેહ મિલનનો પ્રારંભ થઈ રહ્યો છે, તો આપણા ગ્રુપમાં પણ એની લિંક મૂકી છે. તો એમાં બધા જ સંતો, ગુરુ મહારાજ, જ્ઞાન સ્વામી, આપણા 250 સંતો છે, બધા જ સંતોના દર્શન ભક્તોને થશે અને દેશ વિદેશના બધા ભક્તો પણ એમાં જોડાયેલા હશે. યુટ્યુબના માધ્યમથી, સંતો ઝૂમના માધ્યમથી જોડાવાના છે. તો અહીંથી પૂરું થાય પછી સંતો તરત જ ત્યાં સભા એકચ્યુઅલી ચાલુ થઈ ગઈ છે, તેમાં જોઈન્ટ થવા જવાના છે. સ્વામી એક કીર્તન સંભળાવે ત્યારબાદ આજે જે અન્નકૂટ ઠાકોરજીની આગળ ધરાવવામાં આવ્યો છે એમાં બહેનો ભક્તોએ ખૂબ ભક્તિભાવથી ઘણા સમયથી સેવાઓ કરી છે. અહીંયા ભંડાર વિભાગની અંદર હોય તો આમ ચાલુ દિવસોમાં પણ આપણું અહીંનું મંડળ છે એ ખૂબ ભક્તિભાવથી સેવા કરતા હોય છે. છેલ્લા લગભગ 15 દિવસથી જોઈએ તો આ દિવાળીનો સમય હતો તો બહુ કામ રહેતું હતું. તો એમાં બધાય આપણા જે સેવક ભક્તો છે, મનહરભાઈ, દીપેનભાઈ, પ્રવીણભાઈ વગેરે પરિવારજનો ડે નાઇટ જોબથી સીધા અહીંયા પહોંચી જતા અને સેવાઓ કરતા. અન્નકૂટની તૈયારીમાં મહિલા મંડળના બધાય સભ્યો હોય એ સિવાય ભક્તજનો, આ ડેકોરેશનનું છે એ બધાય ભક્તજનોએ વિવિધથી સેવા કરી છે. ત્યારે સહેજે ભક્તોનો ભાવ જાગે તો અન્નકૂટની અંદર મુખ્ય સેવા આપણા અનન્ય ભક્તરાજ અને અતિ સેવક એવા જયભાઈ ધડુક, એણે સેવા અર્પણ કરી છે. મહારાજને પ્રાર્થના કરીએ. મહારાજ, જયભાઈમાં ખૂબ ભક્તિ છે, વિશેષ ભક્તિ અને બધી રીતે મહારાજનું વિશેષ કરે એવી પ્રાર્થના કરીએ. સાથે સાથે આપણા ઘનશ્યામ બિરાણી મુખ સેવક છે, પણ એની સતત નાની નાની સેવા આવતી જ હોય. એના બહેન, આખો પરિવાર, આપણે ડલાસમાં એના ભાઈઓ છે એ પણ એવા જ ભક્તિભાવવાળા છે, તો એણે પણ સેવા મોકલી છે. અમારે અહીંયા આજે સેવક પધાર્યા છે અમરીશભાઈ, એણે પણ આમાં શુભ સંકલ્પ કરીને સેવા લખાવી છે. તો આનકોટની અંદર આ ભક્તોની વિશેષ સેવાઓ આવી છે એને યાદ કર્યા. મહારાજ, આ બહુ આપણે માટે મોટો તહેવાર કહેવાય, એ તહેવારની અંદર મહારાજની સેવામાં એણે ધનલક્ષ્મીનો ઉપયોગ કર્યો છે. મહારાજ આ સર્વ પરિવારજનોનું સર્વ રીતે મંગલ કરે એવી મહારાજને આપણે બધા ભક્તો પ્રાર્થના કરીએ. સાથે સાથે આ નવું વર્ષ છે, સર્વ રીતે સર્વે પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય એવી પ્રાર્થના કરીએ. પૂજ્ય સ્વામીએ કીર્તન સંભળાવે આપણને, અને ત્યારબાદ અહીંથી સંતો તરત સભામાં જશે. તમે ભક્તો પણ અહીંયા મહારાજની આગળ કીર્તન થાળ થાય એટલા કરજો, અને બાકી જે ઓનલાઈન ભક્તો સાંભળે છે અને દર્શન કરે છે તે રાજકોટ ગુરુકુલથી જે સ્નેહ મિલનનો પ્રારંભ થયો છે એમાં ખાસ જોઈન્ટ થજો, અને દિવ્ય ભક્ત આજે સંપ્રદાયમાં ન એવા મોટા સંતો બધા જ એક જ સ્ટેજ ઉપર હશે, અને આપણને એના દર્શન બહુ નજીકથી અહીંયા બેઠા બેઠા થશે, આશીર્વાદ મળશે, માટે એનો પણ લાભ લેજો. પૂજ્ય સંતો કીર્તન સંભળાવે. મહારાજનું વધામણીનું પદ છે આ નવું વર્ષ છે, એમાં આપણે આપણા સૌથી વાલામ વાલા સગા, એ તો મહારાજ અને આપણા આત્મીય સંતો છે, ત્યારે આ વધામણીનું પદ ગાઈને આપણે છૂટા પડીશું. જેમ આપણે નવા વર્ષે બધાને યત પ્રીતથી મળવા જતા હોય, પણ આ એક કોરોનાએ થોડાક આપણને ડિસ્ટન્સમાં રાખી દીધા છે. મહારાજને પ્રાર્થના કરી આ નવા વર્ષે કે આ કોરોનાને જલ્દી ભગાડો, કારણ કે કાળ કર્મ માયા બધાના નિયંતા આખરે કોણ છે? જોરથી જરાક, કોણ છે? મહારાજને આપણે માગવાનું હતે, મહારાજની પાસે આપણે માગીએ ને તો એ મહારાજને ગમે. જેમ ઘરમાં તમારો નાનો દીકરો હોય, માગે તો તમને ગમે, નો માગે ને ગોરમાં જેમ બેઠો જ રહે તો ન ગમે, કાંઈક વેન કરે, ધમ પછાડા કરે. એમ આપણે પણ મહારાજ પાસે માગી કે હવે બહુ ઘરમાં પૂરી રાખ્યા, હવે મુક્ત કરો અને આ કાળને તમે દૂર ભગાડો. રસિક રાગણી પેજ નંબર 63 ઉપર કીર્તન નંબર 247 ધન્ય ધન્ય ઘડી છે આજની, એપ્સની અંદર એ કદાચ કોઈને જોવું હોય તો ધન્ય ધન્ય ઘડી છે આજની. બ્રહ્માંડ સમયે વધામણીના પદ ગાયા છે, આપણે એકાદ બે પદ ગાઈશું. એ હારે ધન્ય ધન્ય ઘડી છે આજની, હારે ધન્ય ધન્ય ઘડી છે આજની, હારે ધન્ય ધન્ય ઘડી છે આજની, હારે ધન્ય ધન્ય ઘડી છે આજની. હે હરે રૂડી, હે હરે રૂડી, ખબર આવે છે મહારાજની, ધીરે ધન્ય ધન્ય ઘડી છે આજની, હારે ધન્ય ધન્ય ઘડી છે આજની, હારે હારે સખી મળી મળી મંગળ ગાય છે, હારે સખી મળી મળી મંગળ ગાય છે, એમને મોહન રે. હરે સખી મળી મળી મંગળ ગાય છે, હારે સખી મળી મળી મંગળ ગાય છે, હરે અતિ આનંદ જાય છે, હે જાય છે, ધીરે ધન્ય ધન્ય ઘડી છે આજની, હારે આનંદ ભરાય જાય છે, ધીરે ધન્ય ધન્ય ઘડી છે આજની. તાલી. મહારાજને મોતીના થાળથી વધાવવાના છે. હે હારે મોતી થાળ ભરી તોળે મળી, હારે મોતી થાળ ભરી તોળે વધાવા થઈ આકડી હે થઈ આકડી ધીર ધન્યા ધન્યા ઘડે છે આજને હરે સખી હરીને વધાવા થઈ હરે સર્વે ઘરના તે ધંધો વિસરી હરે સર્વે ઘરનો તે ધંધો વિસરી મારે ઘણા ટાઈમથી ઘરનો ધંધો તો બંધ જ થઈ ગયો છે હવે તો ચાલુ કરવાનો છે બરાબર હે હરે સર્વે ઘરનો તે ધંધો વિસરી હરે સર્વે ઘરનો તે ધંધો મળવા આતુર થઈ સુંદરી જરે હરીને મળવા આતુર થઈ સુંદરી જરે ધન્યા ધન્યા ઘડી છે આજની હરે હરીને મળવા સુનાર થઈ સુંદરી જરે ધન્યા ઘડી છે હરે ધન્ય ધન્ય ઘડી છે આજની હરે ધન્ય ધન્ય ઘડી છે આજની હરે રૂડી હે રૂડી ખબર આવી છે મહારાજની ધીરે ધન્ય ધન્ય ઘડી છે આજની હરે ધન્ય ધન્ય ઘડી છે આજની હરે ધન્ય ધન્ય ઘડી છે આજની હરે ધન્ય ધન્ય ઘડી છે આજે હરે ઘર માંથી આવે ઉભી બારણે હરે ઘર માંથી આવે ઉભી બારણે હરે ઘર માંથી ઉભી આવી બારણે હરે ઘર માંથી આવે ઉભી બારણે હરે બ્રહ્માનંદના સ્વામી કારણે ધીર બ્રહ્માનંદના સ્વામી ને કારણે ધીર ધન્ય ધન્ય ગણી છે આજની હરે ધન્ય ધન્ય ગણી છે આજે હરે રૂડી ખબર આવી મહારાજની ધીર ધન્ય ધન્ય ગણી છે આજની હે જય નાથન રંજન ખર ગળ ગંજન જય ભંજન ભગવંત જય જય સુખ નામા નિરમળ નામા શ્રી ઘન શ્યામા સૌભંતા જય જય કૃષલાલા ભક્તિ કમાલા કૃષ્ણ કૃપાલા સુખકારી જય નરતન ધારી વિશ્વવિહારી અતિ સુખકારી અજય વિકારી અસુરારી નિર અજય વિકારી અસુરારી મન હરે હરે કબરી ઉર હરે કબર નિક ખાત નાય સવર પ્રવાર ગણ નિરંજન નિકટ મુકુટ સૈર સવર નમે ગણ દાવ પડ ભરાર ભરાર પર ભૂંગળ રંગ ભર સુંદર કામ રમે રે તેર રંગ ભર સુંદર શ્યામ રમે રે તેર રંગ ભર સુંદર શ્યામ રમે સ્વામી નારાયણ ભગવાન જય રાધા કૃષ્ણ દેવની જય લક્ષ્મી નારાયણ દેવની જય આજના અન્નકૂટ ઉત્સવની જય